श्री पद्म पुराण उत्तरखंड अध्याय पांच त्रिरात्र तुलसी व्रत नी विधि अने महिमा। नारद जी बोलिया, भगवान तमारी कृपा थी मैं तुलसी ना महात्म्य नु श्रवण करियो, हवे त्रिरात्र तुलसी व्रत नु वर्णन करो। महादेव जी ए कह्यु, विद्वन तमे बहु बुद्धिमान छो, सांभळो आ व्रत बहु प्राचीन छे, આનું શ્રવણ કરીને મનુષ્ય અવશ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે। નારદ, વ્રત કરનાર પુરુષે કાર્તિક શુક્લ પક્ષની નવમી તિથિએ નિયમ ગ્રહણ કરવો જોઈએ। તે જમીન પર સૂએ અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે। ત્રિરાત્ર વ્રત કરવાના ઉદ્દેશથી તે શૌચ સ્નાનથી શુદ્ધ થઈને મનને સંયમમાં રાખીને દરરોજ રાત્રે નિયમપૂર્વક તુલસી વનની સમીપ શયન કરે। મધ્યાહન કાળે નદી વગેરેના નિર્મળ જળમાં સ્નાન કરીને વિધિપૂર્વક દેવતાઓ અને પિત્રોનું તર્પણ કરે। આ વ્રતમાં પૂજાને માટે લક્ષ્મી અને શ્રી વિષ્ણુની સોનાની પ્રતિમા બનાવડાવી જોઈએ તથા તેમના માટે બે વસ્ત્ર પણ તૈયાર કરાવવા જોઈએ। વસ્ત્ર પિત્ત અને શ્વેત હોય। વ્રતના આરંભમાં વિધિપૂર્વક નવગ્રહ શાંતિ કરાવી, ત્યાર પછી ચરુ તૈયાર કરીને તેના દ્વારા શ્રી વિષ્ણુ દેવતાની પ્રીતિ માટે હવન કરવો। દ્વાદશીના દિવસે દેવ દેવેશ્વર ભગવાનની યત્નપૂર્વક પૂજા કરીને વિધિ અનુસાર કળશની સ્થાપના કરવી। કળશ શુદ્ધ હોય અને તૂટેલો ફૂટેલો ન હોય તેમાં પંચરત્ન પંચપલ્લવ તથા ઔષધિઓ પધરાવવી। કળશની ઉપર એક પાત્ર મૂકવું અને તેમાં લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુની પ્રતિમાને પધરાવવી। પછી વૈદિક અને પૌરાણિક મંત્રોનું ઉચ્ચારણ કરીને તુલસી વૃક્ષના મૂળમાં ભગવત પ્રતિમાની સ્થાપના કરવી। તુલસી વાટિકાને માત્ર જળથી સિંચવી, પછી દેવાધિદેવ જગદગુરુ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવીને આ પ્રમાણે પ્રાર્થના કરવી। પ્રાર્થના મંત્ર: યો અનંત રૂપો અખિલ વિશ્વ રૂપો ગર્ભોદકે લોક વિધિમ બિભર્તી પ્રસિદાતે મેશ સદેવ દેવો યો માયયા વિશ્વ કૃદેવ રૂપી। જેમના રૂપનો અંત નથી, સંપૂર્ણ વિશ્વ જેમનું સ્વરૂપ છે, જે ગર્ભરૂપ એટલે કે આધારરૂપ આધારભૂત જળમાં સ્થિત થઈને લોક સૃષ્ટિનું ભરણ પોષણ કરે છે અને માયાથી જ રૂપધારી બનીને સમસ્ત સંસારનું સર્જન કરે છે, તે દેવ દેવ પરમેશ્વર મારા પર પ્રસન્ન થાઓ। આવાહન મંત્ર: આગચ્છા ચિત દેવેશ તેજો રાસે જગતપતે સદૈવ તિમિર ધ્વંસ સિંહ સ્ત્રાહી મામ ભગવ ભવ સાગરાત। હે અચ્યુત, હે દેવેશ્વર, હે તેજપુંજ જગદીશ્વર, અહીં પધારો। તમે સદા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારા છો, આ ભવસાગરથી મારી રક્ષા કરો। સ્નાન મંત્ર: પંચામૃતેન સુસ્નાનસ્તથા ગંધોદકેન ચ ગંગાદિનામ ચ તોયેન સ્નાત તો અનંતઃ પ્રસિદ્ધતુ। પંચામૃત અને ચંદનયુક્ત જળથી સારી પેઠે નહાઈને ગંગા વગેરે નદીઓના જળથી સ્નાન કરેલા ભગવાન અનંત મારા પર પ્રસન્ન થાઓ। વિલેપન મંત્ર: શ્રીખંડ અગુરુ કર્પૂર કુંડ કુમાદિ વિલેપનમ ભક્તયા દત્તમ મયા અધ્રેયમ લક્ષ્મયા સગૃહા અણવેવ। ભગવાન, મેં ચંદન અગરાજ કપૂર અને કેસર વગેરેનો સુગંધિત અંગરાગ ભક્તિપૂર્વક અર્પણ કર્યો છે, તમે લક્ષ્મીજી સહિત તેનો સ્વીકાર કરો। વસ્ત્ર મંત્ર: નારાયણ નમસ્તે અસ્તુ નરકારણ વતારણ ત્રૈલોક્યાધિપતિ તુભ્યમ દદામી વસનમ સુચિ। નરકના સમુદ્રમાંથી તારનારા નારાયણ, તમને નમસ્કાર છે। ત્રિલોકીનાથ, હું તમને પવિત્ર વસ્ત્ર અર્પણ કરું છું। યજ્ઞોપવિત મંત્ર: દામોદર નમસ્તે અસ્તુ ત્રાહિમામ ભવસાગરાત બ્રહ્મસૂત્રમ મયા દત્તમ ગૃહાણ પુરુષોત્તમ। દામોદર, તમને નમસ્કાર છે, ભવસાગરથી મારી રક્ષા કરો। પુરુષોત્તમ, મેં બ્રહ્મસૂત્ર યજ્ઞોપવિત અર્પણ કર્યું છે, તમે તેને ગ્રહણ કરો। પુષ્પ મંત્ર: પુષ્પાણી ચ સુગંધીની માલત્યાદાંત त्यादिनी वे प्रभो मया दत्तानी देवेश प्रतितः प्रति गृहीयताम प्रभो। मैं मालती वगैरेना सुगंधित पुष्पों सेवामां प्रस्तुत कर्या छे देवेश्वर, तमे एमनो प्रसन्नतापूर्वक स्वीकार करो। नैवेद्य मंत्र। नैवेद्यम गृहीयताम नाथ भक्ष भोज्ये समन्वितम सर्वे रसेहि सुसंपन्नम गृहाण परमेश्वर। नाथ, भक्ष्य भोज्य पदार्थोथी युक्त नैवेद्यनो स्वीकार करो परमेश्वर। आ बधा रसोथी संपन्न छे एने ग्रहण करो। तांबूल मंत्र। पुंगानी नागपत्राणी कर्पूर सहितानी च मया दत्तानी देवेश तांबूलम प्रतिगृह्यताम। देव देवेश्वर, मैं सोपारी पान ने कर्पूर तमारी सेवा में भेट करिया छे, तमे आ पान बीड़ू स्वीकार करो। त्यार पछी भक्तिपूर्वक धूप अगरु तथा घी मिश्रित गुगळनी आहुति आपीने भगवान ने सुंगाड़वी आ प्रमाणे पूजा करवी जोईए। घीनो दीवो प्रगटावो जोईए। मुनि श्रेष्ठ, एकाग्रता पूर्वक भगवान श्री लक्ष्मी नारायण नी सामे अने तुलसी वन नी समीप विविध प्रकारना दीपक सजाववा जोईए। चक्रधारी देवाधिदेव विष्णु ने दररोज अर्धपण आपवो जोईए। पुत्र प्राप्ति नी माटे नोमना दिवसे नारियल होमवु जोईए। धर्म अर्थ काम त्रणे नी सिद्धि माटे दशमना दिवसे बीजोरानो अर्ध अर्पण करवो जोईए। तथा एकादशी अनार एटले दाड़म थी अर्ध आपवो जोईए। एनाथी सदा दरिद्रतानो नाश थाय छे। नारद, वांसनी छाबड़ीमां सात दान मूकीने तेमां सात फल मूकवा, पछी तुलसीदळ फूल तथा सोपारी नाखीने ते पात्रने वस्त्रथी ढांकी देवू, त्यार पछी तेने भगवानना सन्मुख मूकवू। विपेन्द्र, अर्ध्य नीचेना मंत्रथी आपवो जोईए, तेने एकाग्र चित्ते सांभळो। अर्ध्य मंत्र। तुलसी सहितो देव सदा संखेन संयुतम गृहा गृहाणा अर्ध्यम मया दत्तम देव देव नमो अस्तु ते। देव, तमे तुलसीनी साथे आ शंख द्वारा आपेला मारा अर्ध्यने ग्रहण करो। देव देव, तमने नमस्कार छे। आ प्रमाणे लक्ष्मी सहित देव देवेश्वर भगवान श्री विष्णुनी पूजा करीने व्रतनी पूर्ति निमित्ते ते देवेश्वरनी प्रार्थना करवी। उपोषितो अहम देवेश काम क्रोध विवर्जितः व्रतेनानेन देवेश त्वमेव शरणं मम गृहीते अस्मिन् व्रते देव यद् पूर्णं कृतं मया सर्वं तदस्तु संपूर्णं त्वत्प्रसादा जजन्न जनार्दन। नमः कमलपत्राक्ष नमस्ते जलशायिने इदं व्रतं मया चिरणं प्रसादात् तव केशव। अज्ञान तिमिर ध्वंसिन व्रतेनानेन केशव प्रसाद सुमुखो भूत्वा ज्ञान दृष्टि प्रदो भव। उत्तरखंडना 26मा अध्यायमांथी उद्घृत। देवेश्वर, मैं काम क्रोध थी पर थईने आ व्रत द्वारा उपवास कर्यो छे। देवेश, तमे ज मारा शरणदाता छो। देव जनार्दन, आ व्रत ने ग्रहण करीने मैं तेना जे उपचारनी पूर्ति न करी होय ते बधु तमारी कृपाथी पूर्ण थई जाय। कमल लयन, तमने नमस्कार छे। जलशाई नारायण, तमने प्रणाम छे। केशव, तमारी ज कृपाथी मैं आ व्रतनो अनुष्ठान कर्यो छे। अज्ञान रूपी अंधकारनो विनाश करनारा केशव, तमे आ व्रतथी प्रसन्न थईने मने ज्ञान दृष्टि आपो। त्यार पछी रात्रि जागरण गान अने पुस्तकनो स्वाध्याय करवो। गान विद्या तथा नृत्य कला में प्रवीण व्यक्तिओ द्वारा संगीत नृत्य नु आयोजन करव। अत्यंत सुंदर अने पवित्र उपाख्यान उपाख्यानों द्वारा रात्रिनो समय व्यतीत करव। रात्रिना अंत में सवार थता जारे सूर्यदेव नो उदय थई जाए त्यारे ब्राह्मणों निमंत्रित करीने भक्तिपूर्वक वैष्णव श्राद्ध करो। यज्ञोपवीत वस्त्र माला तथा चंदन आपीने वस्त्राभूषण तथा केसर वड़े पूजन करीने त्रण ब्राह्मण दंपतीने भोजन कराओ। घी मिश्रित खीर द्वारा मनपसंद भोजन कराव्या पछी दक्षिणा सहित पान फूल अने गंध वगैरेनु दान करवू। पोतानी शक्ति अनुसार वांसना अनेक पात्र बनावडावीने तेमा પાકેલા નારિયેળ, પકવાન, વસ્ત્ર તથા વિવિધ પ્રકારના ફળ મૂકવા, સપ્તનિક આચાર્યને વસ્ત્ર પહેરાવવા, દિવ્ય આભૂષણ આપીને ચંદન અને માળાથી તેમનું પૂજન કરવું, પછી તેમને બધી સામગ્રીઓથી યુક્ત દૂધ આપનારી ગાયનું દાન કરવું, ગાયની સાથે દક્ષિણા, વસ્ત્ર, આભૂષણ, દૂધ દોહવાનું પાત્ર તથા બીજી પણ જરૂરી વસ્તુઓ આપવી, શ્રી લક્ષ્મીનારાયણની પ્રતિમા પણ બધી સામગ્રી સહિત આચાર્યને આપવી, બધા તીર્થોમાં સ્નાન કરવાવાળા મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે બધું આ વ્રત દ્વારા દેવાધિદેવ શ્રી વિષ્ણુની કૃપાથી પ્રાપ્ત થઈ જાય છે. વ્રત કરનાર પુરુષ આ લોકમાં યથેષ્ટ પદાર્થો અને પ્રચુર ભોગોનો ઉપભોગ કરીને અંતમાં શ્રી વિષ્ણુની કૃપાથી ભગવાન વિષ્ણુના પરમધામને પ્રાપ્ત થાય છે. અધ્યાય 5 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.